શ્રી પદ્મ પુરાણ ઉત્તરખંડ અધ્યાય 38 પવિત્ર રોપણની વિધિ મહિમા અને જુદા જુદા માસમાં શ્રી હરિની પૂજામાં કામ આવનારા વિવિધ પુષ્પોનું વર્ણન. શ્રી મહાદેવજી કહે છે, હે દેવેશ્વરી, શ્રાવણ માસમાં પવિત્ર રોપણનું વિધાન છે, તેનું પાલન કરવાથી દિવ્ય ભક્તિ ઉત્પન્ન થાય છે. વિદ્વાન પુરુષે ભક્તિપૂર્વક શ્રી વિષ્ણુનું પવિત્ર રોપણ કરવું જોઈએ. હે પાર્વતી, આ પ્રમાણે કરવાથી વર્ષભરની પૂજા સંપન્ન થઈ જાય છે. શ્રી વિષ્ણુને માટે પવિત્ર રોપણ કરવાથી સાધકને સુખ મળે છે. કપડાનું સૂતર જે કોઈ પવિત્ર વ્યક્તિના હાથે કંતાયેલું હોય અથવા પોતાના હાથે તૈયાર કરેલું હોય તેનાથી પવિત્ર બનાવવું. આવું સૂતર ન મળે તો કોઈ ઉત્તમ શુદ્ર જાતિની સ્ત્રી દ્વારા કાંતેલું સૂતર પણ લઈ શકાય. જો એ પણ ન મળે તો જેવું મળે તેવું લઈ આવવું જોઈએ. પવિત્ર રોપણની વિધિ રેશમના દોરાથી જ કરવી જોઈએ અથવા ચાંદી કે સોનાથી વિષ્ણુ દેવતા માટે વિધિપૂર્વક પવિત્રું બનાવવું જોઈએ. બધી ધાતુઓના અભાવમાં વિદ્વાન પુરુષે સામાન્ય સૂતર ગ્રહણ કરવું જોઈએ. સૂતરને ત્રેવડું કરીને તેને પાણીથી ધોઈ લેવું જોઈએ. પછી તે પવિત્રું જો શિવલિંગ માટે બનાવવું હોય તો તે પ્રતિમાના મસ્તકથી લઈને પગ સુધીનું અથવા ઘૂંટણ સુધીનું અથવા નાભી સુધીનું બનાવવું જોઈએ. એમાં પહેલું ઉત્તમ, બીજું મધ્યમ અને ત્રીજું સામાન્ય શ્રેણીનું છે. એક વર્ષમાં જેટલા દિવસ હોય તેટલી સંખ્યામાં અથવા તેનાથી અડધી સંખ્યામાં અથવા 108ની સંખ્યામાં સૂતરની જ આ પવિત્રામાં ગાંઠો લગાવવી જોઈએ. 54ની સંખ્યામાં પણ ગાંઠો લગાવી શકાય છે. વિષ્ણુ પ્રતિમા માટે જે પવિત્ર બને તેને વરમાળાના આકારનું બનાવવું જોઈએ. જે રીતે સુંદર લાગે તે ઉપાય કરવો જોઈએ. આનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. પવિત્ર તૈયાર થયા પછી ભગવાનને અર્પણ કરવું જોઈએ. હે પાર્વતી, કુબેરને માટે પવિત્ર અર્પણ કરવાની તિથિ પ્રતિપદા છે. લક્ષ્મીદેવી માટે બીજ બધી તિથિઓમાં ઉત્તમ છે. તમારા માટે ત્રીજ છે અને ગણેશ માટે ચોથ, ચંદ્રમા માટે પાંચમ, કાર્તિકેયને માટે છઠ, સૂર્યને માટે સાતમ, દુર્ગાને માટે અષ્ટમી, માતૃવર્ગ માટે નવમ, યમરાજ માટે દસમ, બીજા બધા દેવતાઓ એકાદશી, લક્ષ્મીપતિ વિષ્ણુ માટે બારસ, કામદેવ માટે તેરસ, મારા માટે એટલે કે શિવ માટે ચતુર્દશી અને બ્રહ્માજીને પવિત્રાથી પૂજવા માટે પૂર્ણિમા તિથિ છે. આ જુદા જુદા દેવતાઓ માટે અલગ અલગ તિથિઓ કહેવામાં આવી છે. સામાન્ય શ્રેણીના પવિત્રામાં 12, મધ્યમ શ્રેણીના પવિત્રામાં 24 અને ઉત્તમ શ્રેણીના પવિત્રામાં 36 ગાંઠ ઓછામાં ઓછી હોવી જોઈએ. બધા પવિત્રાને કપૂર અને કેસર અથવા ચંદન અને હળદરમાં રંગીને વાંસની નવી ટોપલીમાં રાખવા જોઈએ અને જ્યાં ભગવાનનું પૂજન થાય ત્યાં તે બધા પવિત્રાને દેવતાની જેમ સ્થાપિત કરવા જોઈએ. પ્રથમ દેવતાની પૂજા કરીને પછી તેમને પવિત્રામાં અધિવાસિત એટલે પ્રતિષ્ઠિત કરવા જોઈએ. પવિત્રામાં પ્રતિષ્ઠિત થઈ ગયા પછી ફરી પૂજન કરવું જોઈએ. પવિત્રામાં જે દેવતા નિવાસ કરે છે તેમનું આગળ જણાવવામાં આવેલી વિધિથી સામીપ્ય સ્થાપિત કરવું જોઈએ. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર આ ત્રણ સૂત્રોના દેવતા છે તથા ક્રિયા, પોરસી, વીરા, અપરાજિતા, જયા, વિજયા, મુક્તિદા, સદાશિવ, મનોન્મની અને સર્વતોમુખી આ 10 ઇન્દ્રિયોની અધિષ્ઠાત્રી દેવીઓ છે. આ બધાનું સૂત્રોમાં આહવાન કરવું જોઈએ. શાસ્ત્રોક્ત વિધિથી મુદ્રા દ્વારા આહવાન કરવું. બધાનું આહવાન કરીને સનિધિકરણ એટલે સમીપતાની વિધિ કરવી. મુદ્રા દ્વારા સમીપતા સ્થાપિત કરવાને સનિધિકરણ કહે છે. પ્રથમ રક્ષા મુદ્રાથી સંરક્ષણ કરીને ધેનુ મુદ્રા દ્વારા તેમને અમૃત સ્વરૂપ બનાવે. પછી સર્વપ્રથમ ભગવાનની આગળ કળશનું જળ લઈને ક્લી કૃષ્ણાય મંત્રથી તે પવિત્રાઓનું પ્રોક્ષણ કરવું. ત્યાર પછી ગંધ, ધૂપ, દીપ, નૈવેદ્ય અને તાંબુલ વગેરે અર્પણ કરીને 1600 ઉપચારથી પવિત્રાઓના દેવતાઓનું પૂજન કરવું. પછી તેમને ધૂપ આપીને દેવતાઓની સામે જઈને નમસ્કાર મુદ્રા દ્વારા દેવતાઓને અભિમંત્રિત કરવા, તે સમયે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. આમંત્રિતો મહાદેવ સાર્ધ્યમ દેવ્યા ગણાદિભિહી મંત્રેવા લોકપાલેશ્ચ સહિતઃ પરિચારિકેહી આગચ્છ ભગવાન વિષ્ણુ વિધે સંપૂર્તિ હેતવે પ્રાતસ્તવ ત્વત પૂજનમ કુર્મહ સાનિધ્યમ નિયતમ કુરુ. 88 માં અધ્યાય 29 થી 30 શ્લોક સંખ્યા. મહાન દેવતા ભગવાન વિષ્ણુ મંત્રો દ્વારા તમારું આહવાન કરીએ છીએ. તમે દેવી લક્ષ્મી પાર્ષદ લોકપાલ અને સેવકોની સાથે વિધિની પૂર્તિને માટે અહીં પધારો. પ્રાતઃ કાળે તમારી પૂજા કરીશ. અહીં નિશ્ચય રૂપે તમારું સાનિધ્ય સ્થાપિત કરો. ત્યાર પછી ગંધ અને પવિત્ર ભગવાન રાઘવના અથવા શ્રી વિષ્ણુના ચરણો પાસે મૂકી દેવા. પછી પ્રાતઃ કાળ નિત્ય કર્મ કરીને પુણ્યાહ અને સ્વસ્તિ વાચન કરાવવું તથા ભગવાનના જય જયકારની સાથે ઘંટ વગેરે વાજિંત્રો અને શરણાઈ વગેરે વગાડીને પવિત્રા દ્વારા પૂજન કરવું. ઓમ વાસુદેવાય વિદ્મહે વિષ્ણુ દેવાય ધીમહિ તન્નો દેવઃ પ્રચોદયાત. શ્રી વાસુદેવનું તત્વ જાણવા માટે અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. શ્રી વિષ્ણુ દેવને માટે ધ્યાન કરીએ છીએ. તે દેવ વિષ્ણુ અમારી બુદ્ધિને પ્રેરિત કરે. આ મંત્રથી અથવા દેવતાના નામ મંત્રથી પવિત્ર અર્પણ કરવું. ત્યાર પછી ભગવાન વિષ્ણુની મહાપૂજા કરવી. આમ કરવાથી સૌના આત્મા એવા ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે. ચારે બાજુ વિધિપૂર્વક દીવા પ્રગટાવીને રાખવા. ભક્ષ્ય ભોજ્ય લેહી અને ચોષ્ય આ ચાર પ્રકારના અન્ન નૈવેદ્ય માટે પ્રસ્તુત કરવા. પૂર્વ પૂજિત પવિત્ર ભગવાનને અર્પણ કરી દેવું. પછી વિશેષ ભક્તિથી શ્રી ગુરુની પૂજા કરવી. ગુરુ મહાન દેવતા છે, તેમને વસ્ત્ર અને અલંકાર વગેરે અર્પણ કરીને વિધિપૂર્વક પૂજન કરવું જોઈએ. ગુરુની પૂજા પછી પવિત્ર ધારણ કરવું. ત્યાર પછી ત્યાં જે વૈષ્ણવ ઉપસ્થિત હોય તેમને તાંબુલ વગેરે આપીને અગ્નિની પૂર્ણાહુતિ કરવી. અંતમાં લક્ષ્મી નિવાસ ભગવાન શ્રી કૃષ્ણને કર્મ સમર્પિત કરવું. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ તુ કેશવ યત પૂજિતમ મયા સમ્યક સમર સંપૂર્ણમ યાતુ મે ધ્રુવમ. 88 અધ્યાય 39મો શ્લોક. હે કેશવ, મેં મંત્ર ક્રિયા અને ભક્તિ વિના જે પૂજન કર્યું હોય તેને તમે પરિપૂર્ણ માનજો. ત્યાર પછી દેવતાઓનું વિસર્જન કરીને વૈષ્ણવ બ્રાહ્મણો તથા ઈષ્ટબંધુઓ સાથે સ્વયં પણ ભોજન કરવું. જે લોકો આ ઉત્તમ પૂજનના પ્રસંગને સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈને ભગવાન વિષ્ણુના પરમપદને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે પવિત્ર અર્પણ કર્યા પછી આ પૃથ્વી પર જેટલા પણ દાન અને નિયમ કરવામાં આવે છે તે બધા પરિપૂર્ણ થઈ જાય છે. પવિત્રારોપણનું વિધાન ઉત્સવોનો રાજા છે. આનાથી બ્રહ્મ હત્યારો પણ શુદ્ધ થઈ જાય છે. એમાં લગીરે શંકા કરવી ન જોઈએ. હે ગિરિરાજ કુમારી, મેં જે કંઈ કહ્યું છે તે સત્ય છે, સત્ય છે, સત્ય છે. પવિત્રારોપણમાં જે પુણ્ય છે તેવું જ પુણ્ય તેના દર્શનમાં પણ છે. હે મહાભાગે, જો શુદ્ર પણ ભક્તિપૂર્વક પવિત્રારોપણનું વિધાન પૂરું કરી લે તો તેને પરમ ધન્ય માનવામાં આવે છે. હું આ પૃથ્વી પર ધન્ય અને કૃતકૃત્ય છું, કેમ કે મેં ભગવાન વિષ્ણુની મોક્ષદાયીની ભક્તિ પ્રાપ્ત કરી છે. પાર્વતીએ પૂછ્યું, હે દેવેશ્વર, હે વિશ્વનાથ, ક્યાં માસમાં ક્યાં ક્યાં ફૂલોનો ભગવાનની પૂજામાં ઉપયોગ કરવો જોઈએ એ જણાવવાની કૃપા કરો. શ્રી મહાદેવજી બોલ્યા, ચૈત્ર માસમાં ચંપો અને ચમેલીના ફૂલોથી ક્લેશહારી કેશવનું પ્રયત્નપૂર્વક પૂજન કરવું જોઈએ. દૌના એટલે સુગંધિત છોડ, કટસારિકા એટલે અરડુસી જેવો એક કાંટાવાળો છોડ અને વરુણ વૃક્ષના ફૂલોથી પણ જગતના સ્વામી શ્રી વિષ્ણુનું પૂજન કરી શકાય છે. મનુષ્ય એકાગ્રતાપૂર્વક લાલ કે બીજા કોઈ રંગના સુંદર કમળના ફૂલો દ્વારા ચૈત્ર માસમાં શ્રી હરિનું પૂજન કરવું. હે દેવી, વૈશાખ માસમાં કે જ્યારે સૂર્ય વૃષ રાશિ પર સ્થિત હોય ત્યારે કેતકી એટલે કેવકોના પાન લઈ મહાપ્રભુ શ્રી વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. જેમણે ભક્તિપૂર્વક ભગવાનનું પૂજન કરી લીધું તેની ઉપર શ્રી હરિ સંતુષ્ટ રહે છે. જ્યેષ્ઠ માસમાં વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજા કરવી જોઈએ. દેવ દેવેશ્વર શ્રી વિષ્ણુની પૂજા કરવાથી બધા દેવતાઓની પૂજા થઈ જાય છે. અષાઢ માસમાં કણેરના ફૂલ, લાલ ફૂલ અથવા કમળના ફૂલોથી ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ. જે મનુષ્ય આ પ્રમાણે ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેઓ પુણ્યના ભાગી થાય છે. જે સુવર્ણ જેવા રંગના કદંબના ફૂલોથી સર્વવ્યાપી ગોવિંદની પૂજા કરશે તેમને કદી યમરાજનો ભય રહેશે નહીં. લક્ષ્મીપતિ શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને પ્રાપ્ત કરીને જેમ પ્રસન્ન રહે છે તે જ પ્રમાણે કદંબના ફૂલથી વિશ્વ વિધાતા શ્રીહરિને વિશેષ પ્રસન્નતા થાય છે. હે સુરેશ્વરી, તુલસી શ્યામ તુલસી તથા અશોક વડે સર્વદા પૂજા કરવાથી શ્રી વિષ્ણુ સદા કષ્ટનું નિવારણ કરે છે. જે લોકો શ્રાવણ મહિનામાં અળસીના ફૂલ અથવા દુર્વા દળથી શ્રી જનાર્દનની પૂજા કરે છે તેમને ભગવાન પ્રલય કાળ સુધી મનોવાંછિત ભોગ પ્રદાન કરે છે. હે પાર્વતી, ભાદ્રપદમાં ચંપો, શ્વેત પુષ્પ, લાલ સિંદુરક તથા કલહાર એટલે ધોળું કમળના પુષ્પોથી પૂજન કરીને મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. આસોના શુભ માસમાં જુહી, ચમેલી તથા વિવિધ પ્રકારના શુભ પુષ્પો દ્વારા પ્રયત્નપૂર્વક ભક્તિ સાથે સદા શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે સાધક કમળના ફૂલ લાવીને શ્રી જનાર્દનની પૂજા કરે છે આ પૃથ્વી પર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પદાર્થ પ્રાપ્ત કરી લે છે. કાર્તિક માસમાં પરમેશ્વર શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. તે સમયે ઋતુ અનુસાર જેટલા પણ પુષ્પ ઉપલબ્ધ હોય તે બધા શ્રી માધવને અર્પણ કરવા જોઈએ. તલ અને તલના ફૂલ પણ ચડાવવા અર્થાત તેમના દ્વારા પૂજન કરવું, તેમના દ્વારા દેવેશ્વરની પૂજા કરવાથી મનુષ્યને અક્ષય ફળ મળે છે. જે લોકો કાર્તિકમાં ચિતવન, મોલશિરી તથા ચંપાના ફૂલોથી શ્રી જનાર્દનની પૂજા કરે છે તેઓ મનુષ્ય નથી પણ દેવતા છે. માર્ગશ્રી માસમાં વિવિધ પ્રકારના પુષ્પો, વિશેષતઃ દિવ્ય પુષ્પો, ઉત્તમ નૈવેદ્ય, ધૂપ તથા આરતી વગેરે દ્વારા સદા પ્રયત્નપૂર્વક ભગવાનનું પૂજન કરવું. હે મહાદેવ, પોષ માસમાં વિવિધ પ્રકારના તુલસીદળ અને કસ્તુરી મિશ્રિત જળ દ્વારા પૂજન કરવું કલ્યાણપ્રદ છે. માઘ માસમાં વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજા કરવી તે સમયે કપૂરથી તથા વિવિધ પ્રકારના ફૂલોથી ભગવાનની પૂજા કરવી તે સમયે કપૂરથી તથા વિવિધ પ્રકારના નૈવેદ્યમાં લાડવા અર્પણ કરીને પૂજા કરવી જોઈએ. આ પ્રમાણે ભગવાનની પૂજા કરવાથી મનુષ્યની મનોવાંછિત કામના અવશ્ય પૂરી થાય છે. ફાગણમાં નવા ફૂલ અથવા બધી પ્રકારના ફૂલ લઈને શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. બધી પ્રકારના ફૂલ લઈને વસંતકાળની પૂજા સંપાદન કરવી. આ પ્રમાણે શ્રી જગન્નાથની પૂજા કરવાથી મનુષ્ય શ્રી વિષ્ણુ કથન આ પ્રમાણે શ્રી વિષ્ણુ આ પ્રમાણે શ્રી જગન્નાથની પૂજા કરવાથી મનુષ્ય શ્રી વિષ્ણુથન કૃપાથી અવિનાશી વૈકુંઠ પદને પ્રાપ્ત કરી લે છે. અધ્યાય 38મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. Jay.